પોતાનો આનંદ કોઈ ગયો અને કચ્છી આનંદ ઉભો થયો. ક્યારીમાં આનંદ હોય નહીં, તમને ભાવ ક્યારે આનંદ આવે ના ભાવ ક્યારે નહીં જાય બધા. પોતાના સુખ માં પીરમ છોડવાનો પછી પોતે તમામ સ્વરૂપો ધારણ કરી અને પોતે જ ખરા કરે છે સેવા કરી. દરેક આત્મા શુદ્ધાત્મા છે, ખસવાનો કોઈ સવાલ નથી. શુદ્ધાત્મા જો હોય એને જન્મ કોને જગત માં મનુષ્યો ની સંખ્યા વધતી જાય. આ બધી વસ્તુ નથી, આ સંખ્યા તો આ બધી વૃદ્ધિ બધી જોવા મળે. Gracias.

ખરું એના માટે